શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 16. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, માતા પિતા અને ગુરુની પૂજા મને અતિશય પ્રિય લાગે છે, કારણ કે એ પૂજા ગૃહસ્થ એવા દ્વિજાતિજનોને આલોક તથા પરલોકમાં મહાસુખ આપનારી થાય છે. માતા પિતા અને ગુરુ જે આજ્ઞા કરે તે ધર્મ છે, કારણ કે એ ત્રણેય વેદ, ત્રણ દેવતા અને ત્રણ અગ્નિ સમાન પૂજ્ય છે. હે વિપ્ર, આ ત્રણેય સ્વધર્મનિષ્ઠ હોય તેનો જ આવો મહિમા છે. પરંતુ અધર્મી હોય તો તત્કાળ ત્યાગ કરવા યોગ્ય પણ છે. જે દ્વિજાતિ ગૃહસ્થ આ ત્રણેયની સેવામાં પ્રમાદ કરતો નથી તે ત્રિલોકી ઉપર વિજય મેળવે એમાં કોઈ સંશય નથી. તેથી માતા પિતા અને ગુરુની અવગણના ક્યારેય પણ ન કરવી, હંમેશા તેઓની અનુવૃત્તિમાં જ વર્તવું. તેઓનો અનાદર કરવાથી સર્વે સત્કર્મો નિષ્ફળ થઈ જાય છે, કારણ કે તેઓની અવગણના કરનારનું આ લોકમાં કે પરલોકમાં ક્યારેય શુભ થતું નથી. હે વિપ્ર, વેદનો અભ્યાસ કરનારા 10 શ્રોત્રિય બ્રાહ્મણો થકી વેદના અધ્યાપક આચાર્ય સર્વદા અધિક શ્રેષ્ઠ છે. આવા 10 આચાર્યો થકી અધ્યાપક કે જે સર્વે ક્રિયા કરીને પણ વેદનું અધ્યાપન કરાવે છે એવા ગુરુ અધિક શ્રેષ્ઠ છે. આવા 10 ગુરુ થકી પિતા શ્રેષ્ઠ છે અને પિતા કરતાં માતા 10 ગણી શ્રેષ્ઠ છે, માટે તેઓ પૂજનીય છે. અને તેથી આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનાર ગુરુ અતિ શ્રેષ્ઠ છે એવો મારો મત છે. કારણ કે માતા પિતા ધર્મનું સાધન એવા શરીરના માત્ર સર્જક છે, જ્યારે ગુરુ તો જ્ઞાનનું પ્રદાન કરી શિષ્યને અનાદિ અવિદ્યારૂપ બંધનમાંથી છોડાવે છે. તેથી ગુરુ મહાન કહેલા છે. હે વિપ્ર, તે ત્રણે દોષે યુક્ત હોય છતાં તેઓને પુત્રે દૂષણ ન આપવું, ક્રોધના આવેશમાં આવી તાડન કરવું નહીં, તેમજ તિરસ્કાર પણ ન કરવો, પરંતુ સર્વ પ્રકારે તેઓને પૂજ્યપણે માનવા. જે ગુરુ આત્મસ્વરૂપનો બોધ આપી પોતાના શિષ્યનું અજ્ઞાન હરી મોક્ષની પ્રાપ્તિ કરાવે, તેણે કરેલા ઉપકારને જાણતો બુદ્ધિમાન શિષ્ય ગુરુનો દ્રોહ ન કરે. કારણ કે જે ગુરુનું કાયા મન વાણીથી પૂજન કરતો નથી તે શિષ્યની સર્વે વિદ્યા નિષ્ફળ જાય છે. જે પુરુષ ગર્વથી મોહ પામી ગુરુનો અનાદર કરે છે તે ભ્રૂણ હત્યાના પાપ કરતાં પણ અધિક પાપનો ભાગીદાર થાય છે, તેમાં કોઈ સંશય નથી. હે વિપ્ર, જે પુરુષે પિતાને પ્રસન્ન કર્યા છે તેણે પ્રજાપતિ બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બરાબર છે, અને માતાને પ્રસન્ન કરી છે તેણે આખી પૃથ્વીદેવીને રાજી કરી છે, અને જેણે ગુરુને પૂજ્યા છે તેણે બ્રહ્મ એવા શ્રી વાસુદેવ ભગવાનની પૂજા કરી છે. તેથી ગુરુ છે તે માતા પિતા થકી પણ વધુ પૂજનીય છે. માટે પુત્રે માતા પિતા અને ગુરુને નિત્ય અનુસરવું. એ ત્રણનો દ્રોહ કરનાર પુરુષ કુંભીપાક નરકમાં પડે છે તેમાં સંશય નથી. મિત્રનો દ્રોહ કરનાર, કૃતઘ્ની, ખેતીનો નાશ કરનાર અને ગુરુની હત્યા કરનાર આ ચારને જે પાપ થાય છે તેનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં લખ્યું નથી, તેથી તે કર્મ ક્યારેય ન કરવું. હે વિપ્ર, ગૃહસ્થ પુરુષે પિતા આદિ ત્રણની સાથે ક્યારેય વિવાદ ન કરવો, તેમજ ઋત્વિજ, વિપ્રો, મામા, નોકરો અને અતિથિઓની સાથે પણ વિવાદ ન કરવો, અને વૃદ્ધ, બાળક, રોગી, જ્ઞાતિજનો, ભાઈ, પુત્રી, પુત્ર, કુળભાર્યા, સાસુ તથા પત્ની તેની સાથે પણ ક્યારેય વિવાદ ન કરવો, પરંતુ તેઓને સંતોષ પમાડી તેઓને વશ વર્તવો. તેઓને રાજી રાખવાથી સર્વે લોકો ઉપર વિજય પ્રાપ્ત થાય છે તેમાં સંશય નથી. હે વિપ્ર, પોતાનું હિત ઇચ્છતા દ્વિજાતિ પુરુષે હંમેશા શતશાસ્ત્રોનું સેવન કરવું. જો તે શતશાસ્ત્રોના અર્થો સમજી ન શકાય તો સત્પુરુષોને પૂછવું. જે દ્વિજાતિ પુરુષ પ્રવૃત્તિ માર્ગનો બોધ કરાવનારી શ્રુતિઓને તથા જૈમિની આદિ ઋષિઓએ કહેલા પૂર્વમીમાંસાદિ શતશાસ્ત્રોને રૂઢી રીતે સમજ્યા વિના અને અભિપ્રાયને જાણ્યા વિના દોષયુક્ત કહે છે તે બ્રહ્મ હત્યારો છે. પ્રાણ કંઠે આવ્યા હોય છતાં ગૃહસ્થે સંન્યાસીનું અન્ન ન ખાવું, કારણ કે તે અન્ન ગોમાંસ તુલ્ય જાણવું અને તેમનું જળ સુરાતુલ્ય જાણવું. હે વિપ્ર, સંન્યાસીને સુવર્ણનું દાન કરીને, બ્રહ્મચારીને તાંબુલનું દાન કરીને અને ચોરને અભયનું દાન કરીને દાતા પણ નરકમાં જાય છે, માટે તેઓને આ પ્રકારનું દાન ન કરવું. સંન્યાસીઓને આખું પાત્ર ભરાય તેટલી સર્વે રસેયુક્ત ભિક્ષા અતિશય શ્રદ્ધાપૂર્વક આપવી, તેથી ગૃહસ્થને અનંત ગણો ફળ મળે છે. જે મનુષ્ય રોગીઓ માટે ઔષધાલયો અને ભિક્ષુકો માટે ધર્મશાળા બંધાવે છે અને તેઓની ઔષધિ તેમજ અન્નાદિકથી સેવા કરે છે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. જે સંન્યાસીને જોઈ ઊભા થઈ નમસ્કાર કરતા નથી, તેમના ચરણ ધોવા, આસન આપવું આદિથી સત્કાર કરતા નથી, તો તેણે પૂર્વે કરેલા સત્કર્મો નિરર્થક થઈ જાય છે. ભિક્ષાની યાચના કરનાર બ્રહ્મચારી, સંન્યાસી, ત્યાગી સાધુ અને બ્રાહ્મણને જે ભિક્ષા આપતો નથી ને અપમાનિત કરે છે તે પુરુષને બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે. હે વિપ્ર, માતા, પિતા, ગુરુ, પત્ની, સંતાનો, આશ્રયે જીવતો, અભ્યાગત, અતિથિ અને અગ્નિ આ નવનું ગૃહસ્થે નિત્ય પોષણ કરવું. પોતાનો અભ્યુદય ઈચ્છતા મનુષ્યે ગરીબ, અનાથ અને વિદ્યાદિક ગુણોથી વિશિષ્ટ વ્યક્તિઓને યથાશક્તિ અન્ન આપવું. જો ન આપે તો પરના ભાગ્ય ઉપર જીવતો થાય છે. તેથી સદગૃહસ્થે ન્યાયથી પ્રાપ્ત કરેલા દ્રવ્યથી પોતાનું પરલોકમાં હિત કરે તેવા યજ્ઞ યાગાદિ કરવા અને જ્યારે દાન દેવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે સત્પાત્રમાં ભાવથી વિધિપૂર્વક દાન અર્પણ કરવું. જે ગૃહસ્થ શાસ્ત્રોક્ત વિધિ છોડીને ઈચ્છાનુસાર અપાત્રમાં દાન આપે છે તે કેવળ નાશ પામે છે. એટલું જ નહીં, પરંતુ દાન કરતા બાકી રહેલું દ્રવ્ય પણ વિનાશ પામે છે. તેથી વિધિપૂર્વક અને સત્પાત્રમાં દાન કરવું. હે વિપ્ર, વારંવાર અસત્ય બોલવાથી વિધિપૂર્વક કરેલા યજ્ઞ યાગાદિકનું સુકૃત ધીમે ધીમે નાશ પામી જાય છે, તથા વિસ્મય પામવાથી કે અહો, મેં કેવું મોટું તપ કર્યું, આવા સંકલ્પ માત્રથી અને પોતે કરેલા દાનનો સર્વત્ર પ્રચાર કરવાથી પુણ્યનો નાશ થઈ જાય છે અને બ્રાહ્મણોનું અપમાન કરવાથી આયુષ્યનો નાશ થાય છે, માટે તેમ ન કરવું. તથા ગૃહસ્થે મત્સર છોડીને વયોવૃદ્ધ, તપોવૃદ્ધ અને અતિશ્રેષ્ઠ જનોને યથાયોગ્ય વિનયથી માન આપવું. બ્રાહ્મણોનું વેદાદિ શતશાસ્ત્રોનું અધ્યયન કરવાથી, ક્ષત્રિયોનું શરીરની બુદ્ધિ આદિ શક્તિથી, વૈશ્યોનું ધન અને ધાન્યાદિ સમૃદ્ધિથી અને શૂદ્રોનું જન્મથી અર્થાત માતા પિતાની શુદ્ધતા ઉપર શ્રેષ્ઠપણું છે. હે વિપ્ર, ભોજનની પંક્તિમાં, પૂજન સમયે અને દાન આપવાના સમયે પોતાની આગળ રહેલા અને ક્રમ પ્રમાણે આવતા બ્રાહ્મણને છોડીને આગળ બીજાનો ક્યારેય પણ સ્વીકાર ન કરવો, અર્થાત ક્રમનો ભંગ કરીને આપવો નહીં. કારણ કે બ્રાહ્મણના અતિક્રમણમાં જે દોષ શાસ્ત્રમાં કહેલો છે તે દોષ મૂર્ખ વિપ્રમાં પણ હોય નહીં. કારણ કે બળતા અગ્નિને છોડીને ભસ્મમાં કોઈ હોમ કરે નહીં. તે જ રીતે એક પંક્તિમાં બેઠેલા વિદ્વાન બ્રાહ્મણને જોઈ સામાન્ય બ્રાહ્મણને છોડી દેવો નહીં એવો અભિપ્રાય છે. બ્રાહ્મણ અગ્નિ સમાન તેજસ્વી છે. હે ઉત્તમ વિપ્ર, જે મનુષ્ય ગુરુજનો, માતા, પિતા, બ્રાહ્મણો અને સાધુઓને વિનયપૂર્વક માન આપે છે તે આલોકમાં મહાન કીર્તિને પામે છે અને મૃત્યુ પછી પરલોકમાં પોતાને મનોવાંછિત અનંત સુખો પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા શ્રીહરિએ ગૃહસ્થજનોને માટે માતા પિતા ગુરુજનોનું સન્માન કરવાદિકનું નિરૂપણ કર્યું. એ નામે 16મો અધ્યાય પૂર્ણ થયો.